ટીમવર્ક વગર સફળતા અધૂરી છે. એક વ્યક્તિ ઝડપથી જઈ શકે, પણ એક ટીમ દૂર સુધી જઈ શકે. જીવનમાં આપણે કેટલા પણ ટેલેન્ટેડ હોઈએ, પરંતુ એકલા બધું જ શક્ય નથી. વિચાર કરો, કોઈ ફેક્ટરીમાં એન્જિનિયર હોય, ટેકનિશિયન હોય, ઓપરેટર હોય, હેલ્પર હોય, આ બધા સાથે મળીને કામ કરે ત્યારે જ મશીન ચાલે છે, કંપની ચાલે છે. એક પણ વ્યક્તિ જો ખૂટે તો સિસ્ટમ અટકી જાય. ટીમવર્ક આપણને શીખવે છે, હું નહીં અમે, મારી જીત નહીં અમારી જીત. સાચું ટીમવર્ક એ છે જ્યારે એક વ્યક્તિ થાકી જાય ત્યારે બીજા એને ઉપાડે છે. જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે ટીકા નહીં પણ સપોર્ટ મળે છે. મિત્રો, યાદ રાખીએ, એકલી ઈંટથી ઘર નથી બનતું, પણ ઘણી ઈંટો સાથે મળે ત્યારે મેલ ઊભો થાય છે. એટલે ટીમને સાથે લઈને જ આગળ વધવાનો પ્રયત્ન કરીએ. કારણ કે સાચી સફળતા એ નથી કે આપણે કેટલા ઊંચા ગયા, પણ એ છે કે આપણે કેટલાને સાથે લઈને ઊંચા ગયા.